سورہ کوثر سورہ نمبر 108 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے کہ جے تینے مانے تینا پر تو رحم کرے چھے پان જે તેને નથી માનતો તેના ઉપર પણ રહેમ કરે છે. એ રસૂલ, ચોક્કસ જ અમોએ તને કૌશર અતા કરી છે. فصل لربك وانحر. માટે તું તારા પાલનહાર માટે નમાઝ પઢ ને કુરબાની આપ, બલિદાન આપ. ઇન શાનિઅક હુવલ અબતર. બેશક જે તારો દુશ્મન છે તે જ ઔલાદ વગરનો રહેશે.